એટલે સ્વાર્થ ના કરતા પરાર્થ, સ્વોપકાર કરતા પરોપકાર શ્રેષ્ઠ છે. એટલે પોતાને પણ ટકાવી રાખતા રાખતા બીજાના પ્રત્યે પણ આપણે સુખ દુઃખ પ્રત્યે સભાન થઈએ, ઘણી ઉત્તમ વાત છે. પણ એનાથી ઉપરનું એક સ્તર છે, ધર્મનું છે, જેમાં આપણને શાસ્ત્ર એમ સમજાવે છે કે હું અને તમે જ આટલી દુનિયાની હકીકત નથી. આ દુનિયાની હકીકત એક ભગવાન છે જેના માટે આ સૃષ્ટિ પેદા થઈ છે અને જેના પ્રત્યે આપણા બધાનું વલણ હોવું જોઈએ. તો સ્વોપકાર કરતાં પરોપકાર શ્રેષ્ઠ છે અને પરોપકાર કરતાં પરમાર્થ એ અતિશ્રેષ્ઠ છે અથવા સર્વશ્રેષ્ઠ છે. શ્રેષ્ઠતાનો બોધ થઈ જાય, પરંતુ આપણી જે પોતાની સ્વાર્થવૃત્તિઓ છે એના ઉપર આપણો અંકુશ ન હોય અને પરમાર્થના નામે આપણે પરાર્થને છોડીએ તો એ અનીતિ છે. એટલે હું પ્રભુ સેવા માત્ર કરીશ, પરંતુ મારા પરિવારજનોની હું કદર નહીં કરું, એમનું હું નહીં સાચવું કે હું આસપડોશ કે મારા જ્ઞાતિબંધુ છે કે મારા સમાજ રાષ્ટ્ર છે એના પ્રત્યે હું સભાન નહીં રહું, જવાબદાર નહીં રહું. આ જે વૃત્તિ આપણી છે હું એમનો લાભ લઈશ મારા હિતમાં, પણ હું એમને કામ લાગું કેમ કે હું તો સેવા કરું છું, હું તો ભક્ત છું, આ પાષંડ છે. મહાપ્રભુજી એ વસ્તુને નથી સ્વીકારતા. પણ કોઈ પણ સ્થિતિમાં મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આપણે એક પુષ્ટિ જીવ તરીકે આપણે પોતાની જાતને ઓળખ્યા છીએ અને પ્રભુને આપણા સ્વામી તરીકે સ્વીકારી રહ્યા છીએ, તેવી સ્થિતિમાં એક પુષ્ટિમાર્ગી તરીકે આપણે જે કોઈ પણ સેવા કે સ્મરણ એને આપણી સાધનાના રૂપમાં સ્થાન આપ્યું છે જે કેવલ પ્રભુ અર્થે છે, એ આપણો બહુ અંતરંગ વિષય બની ગયો છે. એમાં ન તો લૌકિકતા છે, એમાં ન કોઈ વૈદિકતા છે, ધર્મ પણ નથી એમાં, ન કોઈ એની અંદર કર્મ છે. તો એ આપણો અંતરંગ ધર્મ છે એને હાનિ ન પહોંચે, એમાં કોઈ જાતની કાપકૂપ આપણને કરવી ન પડે, એવી રીતે આપણે લોક સમાજના કે શાસ્ત્રના કોઈ પણ યદિ કર્મ કરી રહ્યા છીએ તો એમાં કંઈ પણ અનુચિત નથી, એ કરી શકાય છે, કરવા જોઈએ. પણ જે પરોપકાર આદિ ધર્મ હોય અથવા તો વર્ણાશ્રમ ધર્મ સંબંધી આપણા નૈમિત્તિક શાસ્ત્રીય કર્મો હોય, વિધિ વિધાનો હોય, એના કારણે પણ યદિ ભગવત સેવા સ્મરણ છે એમાં કોઈ વિક્ષેપ આવી રહ્યો છે તો એને એવા સમયમાં કરવા જોઈએ કે જે સમયમાં એના કારણે વિક્ષેપ ન આવે. આ મહાપ્રભુજીનો આદેશ છે. એટલે સંક્ષેપમાં, સ્વાર્થ કરતાં પરાર્થ સારો છે, પરાર્થ કરતાં પરમાર્થ ઉત્તમ છે. ભગવત સેવા, ભગવત ભક્તિ આપણો આત્મધર્મ છે, અંતરંગતમ ધર્મ છે. એ ધર્મને પાળવા માટે આપણે જે કોઈ પણ નિત્ય નિયમ સેવા સ્મરણ વગેરે આપણે કરી રહ્યા છીએ એમાં અન્ય કોઈ કાર્યને કારણે વિક્ષેપ ન થાય તે રીતે એ કાર્યો આપણે કરવા જોઈએ. આમ મહાપ્રભુજીનો આશય છે. આવ્યું સમજમાં બધાને? નામ દીક્ષા લીધેલ વ્યક્તિ ગ્રહસેવામાં ક્યાં સુધી પહોંચી શકે? મેં તમને વાત બતાવી હતી કે જે વૈષ્ણવ પરંપરાની અંદર જે લોકો પેદા થયા છે અને એમને નામ દીક્ષા અપાયેલી છે તો એવામાં બની શકે કે એમના ઘરમાં ભગવત સેવાનો પણ ક્રમ હોય. તો મુખ્ય સેવા કરતાના આત્મનિવેદનમાં આપણા સિદ્ધાંત અનુસાર એના પરિવારજનોનું પણ નિવેદન એ વ્યક્તિના મારફત પ્રભુને થયેલું છે. એને કારણે સેવા કરનાર ઘરની મુખ્ય વ્યક્તિની આજ્ઞામાં રહીને ને ઘરમાં જે સેવાનો ક્રમ છે એમાં દરેક પ્રકારની સેવાએ નામ દીક્ષા લીધેલો વ્યક્તિ કરી શકે છે, એમાં કોઈ રોકટોક હોતી નથી અને એને આગ્રહપૂર્વક કરવી જ જોઈએ. એ જ શિષ્ટાચાર અમારે ત્યાં પણ અમારા પરિવારમાં પણ જાળવવામાં આવે છે, કારણ કે અમારે ત્યાં અમને બ્રહ્મસંબંધ દીક્ષા જનોઈ વખતે મળતી હોય છે, એવો એક નિયમ છે. અને અમારા ઘરની જે દીકરીઓ છે એમને લગ્ન વખતે બ્રહ્મસંબંધ દીક્ષા પ્રાપ્ત થતી હોય છે. તો એટલા સમય સુધી કોઈ સેવાથી વિમુખ નથી રહેતું. સેવામાં બસ એટલો જ તફાવત રહે છે કે જ્યારે તુલસીજી સમર્પણ કરવામાં આવે ભોગમાં કે ચરણારવિંદમાં, તે વખતે બ્રહ્મસંબંધ દીક્ષા મંત્ર ન બોલીને કેવલ અષ્ટાક્ષર મંત્ર બોલી અને તુલસીજી સમર્પવામાં આવે. આટલો એક ખાલી એમાં પરિવર્તન છે. બાકી બધી સેવા પહોંચી શકે અને એમને એમાં સામેલ કરવા જ જોઈએ, આગ્રહથી કરવા જોઈએ, એમની વાટ જોઈ જોઈને કરવા જોઈએ. ઠાકુરજીને કદાચ થોડી અવેર થતી હોય તો પણ એમને સમજાવી ફોસલાવીને નવડાવીને ચરણસ્પર્શ કરાવીને ઠાકુરજીને ઠાડા રાખવા જોઈએ. ઠાકુરજી એમની વાટ જુએ છે, એ કારણે ઠાકુરજી એમની વાટ જુએ છે કે ભાઈ તમે તો આવ્યા, તમારો દીકરો ક્યાં છે. જેમ કોઈ મહેમાન આવે તો મહેમાનને સામે મુખ્ય યજમાન છે આવ્યા હોય પણ એમનો પરિવારજન ન હોય તો આપણે પૂછીએ કે ક્યાં છે. એવી રીતે ઠાકુરજી પણ એ પરિવારજનના લોકોની વાટ જુએ છે કે એ સેવામાં કેમ ના આવ્યો. એટલે એમને આગ્રહપૂર્વક આવવું જોઈએ સંબંધિત હોવાથી. વિરોધી ભાવ હોય તો એક અલગ વાત છે, મારી કુટીને લાવવાની કોઈ જરૂર નથી. પણ યદી વિરોધી ભાવ ન હોય તો એમને સામેલ કરવા જોઈએ. આસુરીમાં કોઈ વાર દૈવી આવેશ આવે અને દૈવી જીવમાં આસુરી આવેશ આવે તો તેમાં અમુક જન્મોના અંતરાય આવે પણ પ્રભુ તો એ જીવનો સ્વીકાર કરે છે. આમાં વિશેષતાથી સમજાવશો. એ આપણે રામાનંદ પંડિતનું દ્રષ્ટાંત જોયું એમાં એ જ વાત હતી કે દૈવી જીવ છે પણ આસુરી આવેશ એમની અંદર આવેલો છે. હવે માર્ગની દ્રષ્ટિથી મહાપ્રભુજીને કેમ કે પ્રભુએ આગળ કર્યા છે અને મહાપ્રભુજી દ્વારા પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે વર્તમાન સમયમાં, અવતાર કાળની માફક સ્વચ્છંદ ક્રીડા નથી પ્રભુની, એટલે મહાપ્રભુજીને વચ્ચે પ્રભુ રાખી રહ્યા છે. મહાપ્રભુજી એમનો પરિત્યાગ કર્યો છે તો આમાં સૂક્ષ્મતાથી સમજવાની વાત છે. માર્ગ અને સંપ્રદાયનો ભેદ છે. જેમ એક પરિવાર છે જેનો કોઈ બીજા પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ છે, કોઈ કારણથી વિવાદ થયો, વિવાદ જે બે વ્યક્તિ વચ્ચે થયો છે એ પરિવારની જ્યેષ્ઠ વ્યક્તિ છે. બે ભાઈઓ ભાઈઓ સમજી લો તમે કે કાકા કાકા સમજી લો. એ બંને વચ્ચે વિવાદ થયો અને એ લોકોએ ઘરથી આવીને કહ્યું કે હવે આજ પછી આમને ત્યાં જવાનું નહીં, આમની સાથે બોલવાનું નહીં, ફોન કરવાનું નહીં, આમ નહીં કરવાનું, કોઈ પ્રસંગમાં જવાનું નહીં, બોલાવવાના નહીં. બિચારા પરિવારજનોને સમજ ન પડે કે આ થયું શું અચાનક. પણ ઘરમાં જે જ્યેષ્ઠ છે એની આજ્ઞાને શિરોધાર્ય કરીને એમણે સ્વીકાર્યું કે ઠીક છે. પણ છાના છૂપા પાછા એ લોકો બહાર મળતા હોય, દીકરા દીકરાઓ છે, વહુ વહુ છે, સમજ્યા ને. ઓફિશિયલી વ્યવહાર નથી, અનઓફિશિયલી બધું ચાલે છે. એમ અહીંયા પણ કંઈક એવું છે, મહાપ્રભુજી ના પાડી દીધી તો ઠાકોરજી પણ કહ્યું કે વાત છે, સંપ્રદાય તો સંપ્રદાયના તો નેતા તમે જ છો. મહાપ્રભુજીને કહ્યું એટલે સંપ્રદાયમાંથી તો એ બહાર છે, એમાં તો કોઈ ના નથી. મહાપ્રભુજીના નામે મહાપ્રભુજીના જેટલા શિષ્ય વર્ગો છે એમણે પણ રામાનંદ પંડિત સાથે વ્યવહાર તોડ્યો છે, એ પણ પ્રકટ છે. મહાપ્રભુજી તો એ ગામમાં પગ નહીં મૂકવાની પ્રતિજ્ઞા લીધી છે પણ ઠાકુરજીએ અંદરખાને વહીવટ ચાલુ રાખ્યો છે. એ વહીવટ કઈ જાતનો છે? એ સંપ્રદાયના લેવલનો નથી, એ માર્ગના લેવલનો છે. એટલે પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજીની કાની છે પણ પુષ્ટિ માર્ગમાં કાની નથી, એમાં પ્રભુ સ્વતંત્ર છે. આ ભેદને સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે, માર્ગ અને સંપ્રદાય. કેમ કે માર્ગ તો પ્રભુની સ્વતંત્ર કૃપાના ઉપર ચાલી રહ્યો છે, એ તો મહાપ્રભુજી નતા ત્યારે પણ હતો માર્ગ, વ્રજભક્તો વખતે હતો, કંસ ઉપર કૃપા કરી હશે મહાપ્રભુજી, પૂતળા ઉપર કરી ભગવાને, તો એ કયા આધારે થયેલી છે બધી કૃપા? એ માર્ગના આધારે થયેલી કૃપા છે, એમાં વચ્ચે મહાપ્રભુજી નથી. વ્રજભક્તોને ભગવાનને સ્વીકાર્યા છે તો કોણ બ્રહ્મસંબંધ આપવા ગયું હતું ત્યાં? તો માર્ગ તે વખતે હતો, મહાપ્રભુજી નહીં હતા. એવી જ રીતે મહાપ્રભુજી જે વખતે પધાર્યા છે તે વખતે ક્યારેક તો પ્રભુએ મહાપ્રભુજીને વચ્ચે રાખીને એનો દુરાગ્રહ રાખ્યો છે કે નહીં, વચ્ચે હોય તો જ હું તમારી સાથે ડાયલોગમાં આવી શકું. ક્યારેક પ્રભુએ એનાથી સ્વતંત્ર વ્યવહાર કર્યો છે કે મહાપ્રભુજી હોય તે છતાં પણ પેરેલલ વ્યવહાર ગોવિંદ દુબે વગેરેના પ્રસંગમાં આવે છે, રણછોડજીનો છે કે પૂર્ણમલ ક્ષત્રિયના પ્રસંગમાં છે. આજ્ઞાઓ બધી પહેલેથી જ થઈ ગઈ છે, પછી મહાપ્રભુજીને વચ્ચે લાવીને કે હવે બાકીનું ખાના પૂરતી તમે કરી દો. અરે યાર, ત્યારે પહેલેથી જ કરી દીધી, પછી મહાપ્રભુજીની જરૂર શું છે? પણ તે છતાં પણ કહ્યું છે કે નહીં, મહાપ્રભુજી મારફત આવો. ઓલું તામ્રપત્રનું પણ એવા દ્રષ્ટાંત છે, વંચાવીને લાવજો. એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું કે લાવ, પહેલાં વાંચું, પછી આગળ વાત ચાલે. હા, એટલે તાત્પર્ય એ છે કે એવા બધા પ્રસંગમાં સંપ્રદાયના સ્તરે વિક્ષેપ આવી શકે છે, માર્ગના સ્તરે પ્રભુ અને જીવાત્માનો સીધો સંસર્ગ પણ ચાલુ રહી શકે છે, એમાં પ્રભુ સ્વતંત્ર છે. એટલે આવેશ નિવૃત્ત થઈ જાય તે પછી માર્ગમાં તો અંગીકાર હતો જ, સંપ્રદાયમાં પણ થઈ જાય. પછી ઘણા વૈષ્ણવ પરિવારમાં પાછળ પણ છે, મનુષ્યના જે સ્તર સમજાવ્યા તે દરેક માટે લાગુ પડશે, કે માત્ર જે જીવાત્મા ઉદ્ધાર કરવા ઈચ્છે છે તેના માટે. મેં શરૂઆતમાં આ વાત ઉપર ધ્યાન દોર્યું હતું તમારું, કે મનુષ્યના કોઈક જીવનમાં એવું પણ આવી શકે કે એ માત્ર ક્રિયાના સ્તરે જ અટકી જાય, કર્મ સુધી પણ ન પહોંચી શકે. જેમ જેટલા પણ મેન્ટલી કે ફિઝિકલી ચેલેન્જ લોકો છે, અવિકસિત બાલકો છે, મંદબુદ્ધિ હોય છે, એ લોકો પોતાના સંકલ્પથી બધા કામ નથી કરી શકતા. એટલે ચાહે પણ એમના ઇન્દ્રિયો કામ નથી કરતી હોતી, કેટલીક વખતે એ લોકો ચાહી પણ નથી શકતા. તો ફિઝિકલી કે શારીરિક રીતે એટલો વિકાસ એમનો રૂંધાઈ જાય તો એ લોકો પોતાના સંકલ્પને અમલમાં નથી મૂકી શકતા હોતા, પોતાની ઈચ્છાને પણ જણાવી નથી શકતા હોતા. તો એક વ્યક્તિ છે એ જ લેવલ ઉપર સ્થિર થઈ ગયો, કેટલાક એનાથી આગળ વધી શકે, કેટલાક લોકો નીતિ કે કાનૂનના સ્તર ઉપર જ અટકી જાય, કેટલાક લોકો માત્ર જીવાત્મા દેહથી આગળ વધીને જીવાત્મા ઉપર જ લટકી જાય. એટલે જીવાત્માથી પછી પરમાત્મા સુધી એમની ગતિ ન થઈ શકે. એના માટે મેં ગઈકાલે તમને કહ્યું હતું કે સાંખ્ય યોગ વગેરે માર્ગો એવા છે, આત્મજ્ઞાની આત્મજ્ઞાનીને આજકાલ બધા નવા બધા પ્રસંગ પંથો નીકળ્યા છે, એમાં પણ કંઈક આવી જાતની વાતો છે કે જેમાં આત્મા આત્મા જ છે, એમાં પરમાત્મા જેવું કોઈ વચ્ચે આવી નથી રહ્યું. તો એ સ્તરે અટકી ગઈ વાત. તો કેટલાક તો સમુદાય એવા છે કે જે ત્યાં સુધી અટકે છે, કેટલીક વ્યક્તિ પણ છે કે જે એ સ્તરે. નોર્મલી આપણે બધા એવી રીતે જીવતા હોઈએ છીએ કે જ્યારે ટીનેજની અવસ્થામાં પહોંચે, અડધા ગાંડા જેવા હોય, તે વખતે શું થતું હોય કે સ્વનો વિચાર વધારે રહેતો હોય છે. પછી જેવું એ ટીનેજ નીકળે અને ભણવાની વધારે જવાબદારી આવે કે નોકરીની જવાબદારી આવે કે પરણવાનું આવે, સીધો પરનો વિચાર આવી જાય. આવો જ પડે, નાકમાં નકેલ આવી ગયો તો શું કરે વિચાર. એટલે પરના પ્રત્યે સભાન થવું પડે. એટલે પહેલાં ગમે ત્યારે રખડવા નીકળી જતો તો હવે બૈરી પાછળ લાગી છે, ડબ્બો ચાલે ત્યારે જ જવાય. તો પરનો વિચાર કરવો જ પડે, એકલું એન્જિન છૂટું ન ફરી શકે. પછી જ્યારે છોકરા છૈયા થાય અને થોડીક વાળ ધોળા થવા આવે ત્યારે પછી આત્મા આત્મા પણ વિચારમાં આવે, બધું દેહ જ નથી, આત્મા પણ ચાલી કંઈક છે આપણા અંદર, આત્મા પ્રત્યેની કંઈક સભાનતા આવે. ધીરે ધીરે પછી કાળા ધોળા જુએ, તડકા છાંવ જુએ, પછી ભગવાન તરફ પણ નજર કરે, માણે કે આમાં કંઈ ભગવાન જેવી પણ અસ્થિ છે. તો દરેકની જેવી જેવી સ્થિતિ, નોર્મલી આ ટ્રેન્ડ ચાલતો હોય છે. પછી જે પરિવારમાં એ સંસ્કાર હોય અને જન્મથી જ કોઈક વ્યક્તિને પ્રભુ તરફ એનું વલણ આવી શકે છે, એ દરેક વ્યક્તિના વાતાવરણ ઉપર નિર્ભર કરે છે. ઘણા વૈષ્ણવ પરિવારમાં શ્રી કૃષ્ણ શરણમમ અષ્ટાક્ષર મંત્રની જગ્યાએ નવો મંત્ર વલ્લભ શરણમમનો જાપ કરે છે, થઈ શકે. એટલે ઠાકુરજીને છોડીને ને નહીં, શ્રી કૃષ્ણ શરણમમને છોડીને ને વલ્લભ શરણમમની કોઈ વાત નથી હોતી. યદ્યપિ એવો તો કોઈ મંત્ર પણ નથી, આપણે ત્યાં તો સર્વોત્તમ સ્તોત્ર છે અને સર્વોત્તમ સ્તોત્રના માટે શ્રી કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય એનું ફલ પણ બતાવ્યું છે કે સર્વોત્તમનું પણ ફલ તો કૃષ્ણની પ્રાપ્તિ કે કૃષ્ણની પ્રસન્નતામાં જ છે. વલ્લભ શરણમમ એવો કોઈ મંત્ર જપવાની આપણે ત્યાં પ્રથા નથી, કેમ કે એવો મંત્ર કોઈએ પ્રકટ કર્યો નથી. અને ગોસાઈજીએ જે સર્વોત્તમ પ્રકટ કર્યું છે એનાથી વધારે મોટું મંત્ર બીજું શું હોઈ શકે. એટલે પુષ્ટિમાર્ગમાં પહેલાં કૃષ્ણ છે, પછી બધા છે. કૃષ્ણને છોડીને જો કંઈ પણ કરી રહ્યા હોઈએ તો બધું નકામું છે. અને કૃષ્ણને સાથે રાખીને કૃષ્ણ નિષ્ઠા વધારવા માટે જે કોઈ પણ ઉપયોગી થઈ શકતું હોય એના પ્રત્યે આપણી શ્રદ્ધા ભાવના કે આભાર વ્યક્ત કરીએ તો એ તો આપણે મારા તમારા સુધી પણ પહોંચી શકે છે. હું તમારો પણ આભાર માની શકું કે તમારા કારણે આટલું મહાપ્રભુજીની વાણીનું અવગાહન શક્ય બન્યું, તમને દંડવત માં. એ તો એક આભારની અભિવ્યક્તિ છે, પણ લક્ષ્ય તો કૃષ્ણ છે, એના સિવાય બીજું કંઈ નહીં. બ્રહ્મ સંબંધ આપનાર ગુરુ અને ઠાકોરજી પુષ્ટ કરી આપનાર ગુરુ અલગ છે, તો કયા ગુરુ ઘર પ્રમાણે સેવા કરવી જોઈએ? આમાં ગુરુ ક્યાં છે જ નહીં, ગુરુ તો મહાપ્રભુજી જ છે ખાલી. એટલે આને એમ સમજવું જોઈએ કે ડૉક્ટર મહાપ્રભુજી છે ને અમે બધા કમ્પાઉન્ડર છીએ. હવે કમ્પાઉન્ડર કોણે તમને કયું પડીકું આપ્યું અને કયું ફરફર્યું આપ્યું એનાથી કાંઈ ફરક પડતો નથી, આપણે બધાને અનુસરવા મહાપ્રભુજીને છે. એટલે જેમણે પણ તમને દીક્ષા આપી તો તમને થેન્ક યુ, ને કોઈએ શિક્ષા આપી તો તમને થેન્ક યુ, અને ઠાકોરજી પધરાવ્યો તો તમને પણ થેન્ક યુ. આ બધો ઔપચારિકતાઓ છે, આની અંદર કોઈ ધાર્મિકતા નથી. જે જ્યાં જ્યાં ઉપયોગી થયો છે એનો આપણે આભાર માનવો જોઈએ, એ રીતે માનતા રહેવું જોઈએ. જ્યાં સુધી સેવા કરવાનો પ્રશ્ન છે, તો સેવામાં એવું છે કે મુખ્ય જે પ્રકાર છે દૈનિક સેવાનો કે ઋતુ ઉત્સવ પ્રકાર છે, એ તો દરેક જગ્યાએ સમાન જ છે. જેમ જન્માષ્ટમી છે તો દરેક જન્માષ્ટમી ઉજવશે,